શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 26મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભોજનગરના ગંગારામ મલ્લ આદિ ભક્તજનો ભગવાન શ્રીહરિના દર્શન કરવાની ઈચ્છાથી અમદાવાદથી તેમના આગમન પહેલાં જ ગઢપુર આવીને રહેલા હતા. શ્રીહરિના દર્શન કરી તેઓ ખૂબ જ આનંદ પામ્યા. ભગવાન શ્રીહરિ દ્વારા બહુ આદર સત્કાર પામી અને ઉત્તમ રાજા દ્વારા બહુ સન્માન પામેલા તેઓ ગઢપુરમાં નિવાસ કરીને રહ્યા હતા. તેવામાં ભગવાન શ્રીહરિએ ગઢપુરમાં શ્રી નરનારાયણ ભગવાનના પ્રાગટ્યનો ફૂલ ડોળોત્સવ મોટા ધામધૂમથી ઉજવ્યો. ઉત્સવને અંતે સ્વસ્થ મને પોતાના આસન ઉપર વિરાજમાન શ્રીહરિને નમસ્કાર કરી ગંગારામ મલ્લ કહેવા લાગ્યા, હે ભગવાન, તમે દયા કરીને અમારા ભોજનગરમાં શ્રી નરનારાયણ ભગવાનનું મંદિર કરાવો. અમે ધન આદિકથી ખૂબ જ સેવા કરીશું. હે પ્રભુ, સર્વે ભોજવાસી ભક્તજનોની આ જ ઈચ્છા છે તેને તમે પૂર્ણ કરો. અમે તમારા છીએ એથી અમારો મનોરથ પૂર્ણ કરવા તમે સમર્થ છો. હે રાજન, આ પ્રમાણે ગંગારામ મલ્લ, સુંદરજી સુથાર તથા હિરજી સુથાર આદિ ભોજનગરના ભક્તજનોએ શ્રીહરિની પ્રાર્થના કરી તેથી પોતાના અંતરમાં જ પહેલેથી ભોજનગરમાં મંદિર નિર્માણ કરવાની ઈચ્છા હોવાથી ભક્તજનોને તથાસ્તુ કહીને અનુમતિ આપી. ત્યાર પછી શ્રી સ્વામિનારાયણ ભગવાને વૈષ્ણવાનંદ સ્વામીને કહ્યું કે, હે મુનિ, તમે તમારા સંતમંડળને સાથે લઈને ગંગારામ મલ્લ આદિ ભક્તજનોની સાથે ભોજનગર જાઓ. ત્યાં ઉત્તમ શિલ્પીઓ દ્વારા રમણીય મંદિરનું નિર્માણ કરાવો. મંદિર તૈયાર થાય ત્યારે શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે હું ચોક્કસ ભોજનગર પધારીશ. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી વૈષ્ણવાનંદ સ્વામીએ શ્રીહરિને હાથ જોડીને કહ્યું કે, હે મહારાજ, જેવી આપશ્રીની આજ્ઞા છે તે પ્રમાણે હું કરીશ. તે સાંભળી સર્વે ભુજનગરના ભક્તજનો મહા આનંદ પામ્યા. ત્યાર પછી પોતાના સંતમંડળે સહિત વૈષ્ણવાનંદ સ્વામીની સાથે તેઓએ શ્રીહરિને પ્રણામ કર્યા ને અંતરમાં શ્રીહરિનું સ્મરણ કરતા કરતા ભુજનગર પ્રત્યે ગયા. હે રાજન, વૈષ્ણવાનંદ સ્વામીએ ભુજનગરની મધ્યે શિલ્પશાસ્ત્રને અનુસારે એક જ વર્ષમાં સુંદર શોભાયમાન મંદિર પૂર્ણ કરાવ્યું. હે રાજન, આ બાજુ ગઢપુરમાં શ્રી નારાયણ મુનિએ વૈષ્ણવાનંદ સ્વામીને ભુજમાં મંદિર બનાવવા મોકલ્યા પછી આરંભથી જ સંપૂર્ણ મહાભારત સાંભળવાનો પ્રારંભ કર્યો. સંવત 1878ના ચૈત્રસુદ પંચમી તિથિથી પ્રારંભ કરી બીજા વર્ષે સંવત 1879ના ચૈત્ર માસમાં સુદ નવમી અર્થાત રામનવમીને દિવસે મહાભારત કથાશ્રવણની નિર્વિઘ્ન સમાપ્તિ કરાવી. હે રાજન, આ રીતે શ્રીહરિએ મહાભારતની કથાનું વિધિપૂર્વક શ્રવણ કરી વક્તા પ્રાગજી પુરાણીને ઈચ્છા પ્રમાણે દક્ષિણાઓ આપી તેમજ અનેક વસ્ત્રો તથા આભૂષણોનું દાન પણ કર્યું. પછી ભગવાન શ્રીહરિએ દશમીને દિવસે હજારો બ્રાહ્મણોને ભોજન કરાવ્યા ને બીજે દિવસે વિમળા એકાદશીનો મોટો ઉત્સવ ઉજવ્યો. પછી ચૈત્ર પૂર્ણિમાને દિવસે ભુજનગરથી દૂતે આવીને શ્રીહરિને કહ્યું કે, હે પ્રભુ, ભુજનગરમાં મંદિર તૈયાર થઈ ગયું છે, તેમાં તમો ભુજનગર પધારી શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરો. આવી ભુજનગરના સર્વે ભક્તજનોની આપશ્રીને પ્રાર્થના છે. હે રાજન, આ પ્રમાણે દૂતની વાણી સાંભળી ભગવાન શ્રીહરિએ ઉત્તમ જ્યોતિષી મયારામ ભટ્ટને બોલાવ્યા ને પ્રથમ પ્રતિષ્ઠાનું ઉત્તમ મુહૂર્ત નક્કી કર્યું. સંવત 1879ના વૈશાખ સુદ પાંચમના દિવસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરી સ્વયં ભગવાન શ્રીહરિ ઉત્તમ રાજાને ગઢપુરમાં જ રહેવાની આજ્ઞા આપી ચૈત્રવદ બીજને દિવસે ગઢપુરથી ભોજનગર જવા માટે ચાલી નીકળ્યા. હે રાજન, અશ્વ ઉપર આરૂઢ થયેલા શ્રીહરિ ઘોડેસવાર તથા પદાતિ પાર્ષદોની સાથે ચાલ્યા તે માર્ગમાં આવતા ભક્તજનોના ગામોમાં નિવાસ કરતા કરતા ચૈત્રવદ 13ને દિવસે ભોજનગર પધાર્યા. અતિશય આનંદને કારણે નેત્રોમાંથી હર્ષના અશ્રુઓ પાડતા ભોજનગરવાસી ભક્તજનો ભગવાન શ્રીહરિની સન્મુખ આવ્યા. તેમની સાથે શ્રીહરિએ ભોજનગરમાં પ્રવેશ કર્યો ને મંદિરની સમીપે જ પોતાનો ઉતારો કર્યો. સર્વે પૂર્વાસી ભક્તજનો ભગવાન શ્રીહરિની અતિશય આદર સહિત યથાયોગ્ય સેવા કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિએ શ્રી નરનારાયણ ભગવાનના પ્રતિષ્ઠાને ઉપયોગી સર્વે સામગ્રી ભેળી કરાવી પછી જે રીતે શ્રીનગરને વિશે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો તે જ રીતે ભોજનગરમાં પણ વૈષ્ણવાનંદ સ્વામીએ રચેલા મંદિરમાં મુહૂર્તના સમયે સંવત 1879ના વૈશાખ સુદ પાંચમની તિથિએ શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરીને દર્શન પૂજનનો શ્રીનગરની જેમ મહા મોટો મહિમા કહ્યો. હે રાજન, ભગવાન શ્રી નારાયણ મુનિએ મોટા મહારાજાઓ પણ ન ઉજવી શકે તેવો પ્રતિષ્ઠા મહોત્સવ મોટી સામગ્રીઓ ભેળી કરીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉજવ્યો. ભગવાન શ્રીહરિએ પૂર્વાસી સમસ્ત બ્રાહ્મણોને તથા દેશાંતરથી આવેલા સર્વે બ્રાહ્મણોને તેઓની ઈચ્છાથી પણ અધિક ભોજન જમાડી તૃપ્ત કર્યા અને ખૂબ જ દક્ષિણાઓ આપી. ભગવાન શ્રીહરિએ વૈશાખ સુદ સાતમના દિવસે શ્રી નરનારાયણ ભગવાનની નિત્ય પૂજા, મહાભોગાર્પણની વ્યવસ્થા અને વાર્ષિક ઉત્સવો ઉજવવાની વ્યવસ્થા ઉદ્ધવ સંપ્રદાયના નિયમોને અનુસારે યથાયોગ્ય ગોઠવી આપી. હે રાજન, ભગવાન શ્રીહરિ અષ્ટમીને દિવસે ભોજન કરીને ભોજનગરથી ગઢપુર જવા નીકળ્યા. તે સમયે આંખમાં વિરહના અશ્રુઓ વહેવડાવતા ને પોતાની પાછળ ચાલ્યા આવતા ભોજનગર નિવાસી ભક્તજનોને પાછા વાળ્યા. પાર્ષદોએ સહિત શ્રીહરિને માર્ગમાં આવતા ભક્તજનો પોતપોતાને ગામે લઈ જતા ને અતિશય ભાવથી ભગવાન શ્રીહરિની સેવા પૂજા કરતા અને શ્રીહરિ પણ તે ગામોમાં ભક્તજનોને ધર્મે સહિત ભક્તિના પોષણનો ઉપદેશ કરતા એમ એક મહિને દુર્ગપુર પધાર્યા. તે સમયે ઉત્તમ રાજા તેમજ નગરવાસી ભક્તજનો અતિશય આનંદમાં આવી વાજિંત્રોના ધ્વનિથી દશે દિશાઓને ગજાવતા સામૈયું લઈ ભગવાન શ્રીહરિની સન્મુખ આવ્યા અને શ્રીહરિએ તેઓની સાથે ચાલી દુર્ગપુરમાં પ્રવેશ કર્યો ને ત્યાં પોતાના નિવાસસ્થાને ઉત્તમ પીઠ ઉપર વિરાજમાન થયા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ વૈષ્ણવાનંદ સ્વામી પાસે ભોજનગરમાં મંદિર કરાવી શ્રી નરનારાયણ ભગવાનની મોટા ઉત્સવની સાથે પ્રતિષ્ઠા કરી તેનું નિરૂપણ કર્યું એ નામે 26મો અધ્યાય પૂર્ણ થયો.